श्री पद्म पुराण उत्तरखंड अध्याय 90 महात्मा पुष्कर द्वारा नरक में पड़ेला जीवनों उद्धार। वशिष्ठ जी कहे छे, हे राजन, माघ स्नान ने उपवास वगैरह महान पुण्य करवा वाला मनुष्य पण आज प्रमाणे दिव्य लोको में आवता जता रहे छे। पुण्य सर्वत्र आवा जवामां कारण छे। पूर्व काल में विप्रवर पुष्कर पण यमलोक में गया हता अने त्याना अनेक नारकीय जीवों ने नरक माथी मुक्त कर्या पछी अहीं आवीने पूर्ववत पोताना घर में रहेवा लाग्या। त्रेतायुग में ज्यारे भगवान श्री रामचंद्रजी राज्य करता हता त्यारे एक समय कोई ब्राह्मणनो पुत्र मरीने यमलोक में गयो अने फरी जीवतो थई गयो। शुं आ वात तमे सांभळी नथी? देवकी नंदन श्रीकृष्णे पोताना गुरु सांदीपनीना पुत्रने जेने घणा दिवस पहला ज मगर गळी गयो हतो पुनः यमलोकमांथी लावीने गुरुने अर्पण कर्यो हतो। ए ज प्रमाणे बीजा पण घणा मनुष्य यमलोकथी पाछा आव्या छे। आ विशे संदेह करवो न जोईए। अच्छा, हवे तमे शुं सांभळवा इच्छो छो ए कहो। दिलीपे कह्युं, हे मुनि, पुष्कर नामना श्रेष्ठ ब्राह्मण क्यां रहता हता? तेवो यमलोक में कई रीते आव्या अने कई रीते तेमणे नरकना पापीओनो उद्धार कर्यो? वशिष्ठ जी बोल्या, हे राजन, हूँ महात्मा पुष्करना चरित्रनु वर्णन करूँ छू। तेनाथी बधा पापो नाश थई जाय छे। तमे सावधान थईने सांभळो। बुद्धिमान पुष्कर नंदीग्रामना निवासी हता। તેઓ સદા પોતાના ધર્મના અનુષ્ઠાનમાં લાગ્યા રહેનારા અને પ્રાણી માત્રના હિતેશી હતા। સદા માઘ સ્નાન અને સ્વાધ્યાયમાં તત્પર રહેતા તથા યથા સમય અનન્ય ભાવે શ્રી વિષ્ણુની આરાધના કરતા હતા। મહાયોગી પુષ્કર પોતાના કુટુંબ સાથે રહેતા અને નિત્ય અગ્નિહોત્ર કરતા હતા। રાજન, તેઓ અપ્રમેય હરે વિષ્ણુ કૃષ્ણ દામોદર અચ્યુત ગોવિંદ અનંત દેવેશ્વર વગેરે રૂપે કેવળ ભગવાનના નામોનું કીર્તન કરતા હતા। હે મહામતે, દેવતાનું આરાધન છોડીને બીજા કોઈ કામમાં તે બ્રાહ્મણનું મન સ્વપ્નમાં પણ લાગતું ન હતું। એક દિવસ સૂર્યનંદન યમરાજે પોતાના દૂતોને આજ્ઞા આપી, જાઓ નંદીગ્રામ નિવાસી પુષ્કર નામના બ્રાહ્મણને અહીં પકડી લાવો। આવો આદેશ સાંભળીને અને યમરાજે બતાવેલા પુષ્કરને ઓળખ્યા વિના તેઓ આ મહાત્મા પુષ્કરને યમલોકમાં પકડીને લઈ આવ્યા। બ્રાહ્મણ પુષ્કરને આવતા જોઈને યમરાજ મનમાં ભયભીત થઈ ગયા અને આસન પરથી ઊભા થઈ ગયા। પછી મુનિને આસન પર બેસાડીને તેમણે દૂતોને ધમકાવ્યા, તમે લોકોએ આ શું કર્યું? મેં તો બીજા પુષ્કરને લાવવાનું કહ્યું હતું। તમારા લોકોના વિચાર કેટલા દૂષિત છે! ભલા આ સર્વધર્મોના જ્ઞાતા અને એથી વિશેષ તો આ ભગવાન વિષ્ણુના ભક્ત સદા માઘ સ્નાન કરનારા અને ઉપવાસ પરાયણ મહાત્મા પુરુષને અહીં કેમ લઈ આવ્યા? દૂતોને આ પ્રમાણે ધમકાવીને પ્રેતરાજ યમે પુષ્કરને કહ્યું, બ્રહ્મન, તમારા પુત્ર પત્ની બાંધવ બધા વ્યાકુળ થઈને રડી રહ્યા છે, તેથી તમે હવે જાઓ। ત્યારે પુષ્કરે કહ્યું, ભગવાન, જ્યાં પાપી લોકો યાતનામય શરીર ધારણ કરીને કષ્ટ ભોગવે છે તે બધા સ્થાનોને હું જોવા ચાહું છું। આ સાંભળીને સૂર્યકુમાર યમે પુષ્કરને ત્યાંના બધા નરક દેખાડ્યા। પુષ્કરે જોયું કે પાપી જીવો નરકમાં મહાન કષ્ટ ભોગવે છે। કોઈ સુળી પર ચડ્યા છે, કેટલાકને વાઘ ખાઈ રહ્યા છે જેથી તે અત્યંત દુઃખી છે, કોઈ તપેલી રેતી પર ચાલી રહ્યા છે, કોઈને કીડા ખાઈ રહ્યા છે, કેટલાકને ગરમ ઘડામાં નાખવામાં આવેલા છે, કોઈને કોરડા ફટકારવામાં આવી રહ્યા છે, કોઈ અસીપત્ર વનમાં દોડી રહ્યા છે જેથી તેમના અંગો છિન્ન ભિન્ન થઈ રહ્યા છે, કોઈને કરવતોથી ચીરવામાં આવી રહ્યા છે, કોઈને કોહાડાથી કાપવામાં આવે છે, કેટલાકને કીચડમાં નાખી દીધા છે, કેટલાકને સોયો ભોંકી ભોંકીને કષ્ટ આપવામાં આવે છે અને કેટલાક ઠંડીથી પરેશાન થઈ રહ્યા છે। આ બધાને યાતના ભોગવતા જોઈને પુષ્કરને ભારે દુઃખ થયું। પુષ્કરે આ જીવોને પૂછ્યું, શું તમે પૂર્વ જન્મમાં કોઈ પુણ્ય નહોતું કર્યું જેથી અહીં તમારે આ યાતના સહેવી પડે છે? નરકના જીવોએ કહ્યું, હે વિપ્રવર, અમે પૃથ્વી પર કોઈ પુણ્ય કર્યું નથી, તેથી અમે યાતના ભોગવીએ છીએ. અમે પરાઈ સ્ત્રીઓ સાથે અનુરાગ કર્યો, બીજાના ધન લૂંટ્યા, જીવોની હિંસા કરી, વિના કારણે જ કોઈને બદનામ કર્યા, બ્રાહ્મણોની નિંદા કરી, અને જેમના ભરણ પોષણનો ભાર અમારા પર હતો તેમને જમાડ્યા વિના જ અમે જમી લીધું. આ બધા પાપોને કારણે, પાપોના કારણે અમે બધા નરકના અગ્નિમાં બળી રહ્યા છીએ. તરસી ગાયો જ્યારે પાણી તરફ દોડતી જતી ત્યારે અમે તેમના પાણી પીવામાં વિઘ્ન નાખતા હતા. ગાયોને કદી ખવડાવ્યું કે પાણી પાયું નથી, છતાં તેમનું દૂધ દોહીને પેટ પાળતા હતા. દાન આપનારા ધાર્મિક લોકોની વચ્ચે તેને અટકાવવાનો પ્રયત્ન કરતા હતા. પોતાની પત્નીઓનો ત્યાગ કરી દીધો હતો, વ્રતથી ભ્રષ્ટ થઈ ગયા હતા, બીજાના અન્ન ધન પર નજર રાખતા હતા. પર્વોના દિવસે પણ સ્ત્રી સાથે રમણ કરતા હતા. બ્રાહ્મણોને આપવાની પ્રતિજ્ઞા કરીને પણ તેમને દાન આપતા ન હતા અને લોકોની મિલકત પડાવી લેતા હતા. મિત્રોનો દ્રોહ કરતા અને ખોટી સાક્ષી આપતા હતા. આ બધા પાપોના કારણે આજે નરકમાં અમે બળી રહ્યા છીએ. પુષ્કરે કહ્યું, શું તમે ભગવાન જનાર્દનનું એક વાર પણ પૂજન કર્યું નથી, જેથી તમે આવી ભયાનક દશાએ પહોંચ્યા છો? જેમણે સમસ્ત લોકના સ્વામી ભગવાન પુરુષોત્તમનું પૂજન કર્યું છે તે મનુષ્યોના મોક્ષ પણ થઈ જાય છે, પછી પાપ ક્ષયની તો વાત જ ક્યાં છે? મોટા ભાગે તમે લોકોએ શ્રી પુરુષોત્તમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું નથી, તેથી તમને આ ભયંકર નરકની પ્રાપ્તિ થઈ છે. હવે અહીં હાહાકાર કરવાથી શું લાભ? નરેન્દ્ર ભગવાન શ્રી હરિનું સ્મરણ કરો, તે ભગવાન વિષ્ણુ સમસ્ત પાપોનો નાશ કરવા વાળા છે. હું પણ અહીં જગદીશ્વરના નામોનું કીર્તન કરું છું, તે નામ તમારું અવશ્ય કલ્યાણ કરશે. નરકના જીવોએ કહ્યું, હે બ્રહ્મન, અમારું અંતઃકરણ અપવિત્ર છે, અમારા પાપથી સંતપ્ત છીએ. તેવા સમયે તમારા શરીરનો સ્પર્શ કરીને આવતો વાયુ અમને પરમ સુખ આપે છે. હે ધર્માત્મન, તમે થોડી વાર સુધી અહીં રોકાવો, તેથી અમે દુઃખી જીવોને ત્યાં સુધી સુખ મળે. હે બ્રહ્મન, તમારા દર્શનથી પણ અમને ઘણો સંતોષ થાય છે. અહો, અમે પાપી જીવો પર પણ તમારી કેવી કૃપા છે! યમરાજે કહ્યું, ધર્મના જ્ઞાતા પુષ્કર, તમે નરક જોઈ લીધા, હવે જાઓ, તમારી પત્ની દુઃખ અને શોકથી રડી રહી છે. પુષ્કરે કહ્યું, હે ભગવાન, જ્યાં સુધી આ દુઃખી જીવોનો અવાજ કાને પડે છે ત્યાં સુધી કઈ રીતે જાઓ? ત્યાં જઈને પણ મને ક્યું સુખ મળશે? તમારા દૂતોનો માર ખાઈ ખાઈને જે અગ્નિની જ્વાળાઓમાં પડી રહ્યા છે તે નારકી જીવોનો આ દિવસ રાતનો પોકાર સાંભળો. કેટલાય જીવોના મુખેથી નીકળતો અવાજ સંભળાય છે, હાય, મને બચાવો, મારી રક્ષા કરો, રક્ષા કરો. સર્વભૂતોના આત્મા અને સર્વના ઈશ્વર સર્વવ્યાપી શ્રી હરિનું નિત્ય આરાધના કરું છું. આ સત્યના પ્રભાવથી નારકીય જીવ તત્કાળ મુક્ત થઈ જાય છે. ભગવાન વિષ્ણુ સૌમાં સ્થિત છે અને બધું જ ભગવાન વિષ્ણુમાં સ્થિત છે. આ સત્યથી નારકીય જીવોનો તરત દુઃખમાંથી છુટકારો થઈ જાય. હે કૃષ્ણ, હે અચ્યુત, હે જગન્નાથ, હે હરે, હે વિષ્ણુ, હે જનાર્દન, અહીં નરકમાં પડેલા બધા જીવોની રક્ષા કરો. પુષ્કર દ્વારા ઉચ્ચારિત ભગવાનના નામ સાંભળીને ત્યાં નરકમાં પડેલા બધા જીવોને કષ્ટથી મુક્તિ મળી ગઈ. તે બધાએ પ્રસન્ન થઈને પુષ્કરને કહ્યું, હે બ્રહ્મન, અમે નરકમાંથી મુક્ત થઈ ગયા, સંસારમાં તમારી અનુપમ કીર્તિનો વિસ્તાર થાવ. યમરાજને પણ આ ઘટનાથી બહુ આશ્ચર્ય થયું. તેઓ પુષ્કરની પાસે જઈને પ્રસન્ન ચિત્તે વરદાન દ્વારા તેમને સંતુષ્ટ કરવા લાગ્યા. તેઓ બોલ્યા, હે ધર્માત્મન, તમે પૃથ્વી પર જઈને સદા ત્યાં જ રહો, તમને અને તમારા શ્રુદોને પણ મારાથી કોઈ ભય નથી. જે મનુષ્ય તમારા મહાત્મ્યનું દરરોજ સ્મરણ કરશે તેને મારી કૃપાથી અપમૃત્યુનો ભય નહીં રહે. વશિષ્ઠજી કહે છે, યમરાજના આ પ્રમાણે કહ્યા પછી પુષ્કર પૃથ્વી પર પાછા આવ્યા નહીં, પૂર્વવત સ્વસ્થ થઈને ભગવાન મધુસૂદનની પૂજા કરતા રહ્યા. હે રાજન, મારા દ્વારા કહેલા મહાત્મા પુષ્કરના મહાત્મ્યને જે સાંભળે છે તેના સર્વ પાપો નાશ પામે છે. ભગવાન વિષ્ણુનું નામ કીર્તન કરવાથી જે રીતે નરકથી પણ છુટકારો મળી જાય છે તે પ્રસંગ મેં તમને કહી સંભળાવ્યો. આદિ પુરુષ પરમાત્માના નામોની થોડી પણ સ્મૃતિ સંચિત પાપોને તત્કાળ નાશ કરી દે છે. આ વાત પ્રત્યક્ષ જોવામાં આવી, પછી તે જનાર્દનના નામોનું સારી પેટે કીર્તન કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય, તેમાં તો કહેવાનું જ શું છે. સ્વલ્પ અપી નામ સ્મૃતિરાદી પુંસઃ ક્ષયમ કર ઉત્યાહિત પાપ રાશેહે પ્રત્યક્ષતઃ કિં પુનરત્ર દ્રષ્ટમ સંકીર્તિતે નામની જનાર્દનસ્ય. 229 અધ્યાયનો 83મો શ્લોક. અધ્યાય 90 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.